વેચાતું લાવવાનું છે હવે હું કે બાંધવા તો આવવાનો તમારે ટાઈમ મળે, તમારે જો બાંધવાનો હોય તો કરો ને, એટલે મારે નહીં કરવું પડે. ખબર મને ફાવતું છે આવું કેવું કટકટ કરી છે લોકો જોડે, આમ વળ્યા હશે એક કર્યા હશે ઉકેલ લાવ્યો. મકાન સરસ તમે આવ્યા નથી ને? તમે મને પૂછો, તમે મકાન ને કેટલા વર્ષ થયા છે? તમે ભાઈ કોઈ ફરક દાડે કલાક ઉઈ ગયો, આ બધા નું ફળ તો જુઓ. અંદર મમતા થી ઘણા બધા નીકળ્યા, શું કરવા જઈએ? અહિયાં રહીએ છીએ ને દાદા, તો તમે બંધાવનાર હતા તો આ ઘર જોઈએ ગયા બહાર ગયા. હા બાતો વર્ગાંધી અંબાજી રહેતા નથી આવડતું ને, રહેતા નથી આવડતું ને, એમ કે છે મને. મને એટલે હવે એમનાથી રંધાય નઈ ને, એમ રસોઈ ના થાય ને. એ તો અહીં જમવાનું આપણે જુદે છે આપડે, ના જુદે હોની જમવાનું અહીં સુઈ જવા, આરામ કરો. અહીં તમારે પલંગ રાખજો વાંધો ખરો, ના ને સારી ભાઈ ખુલ્લા માં રહેલા ને દાદા, એટલે એમ કે ઓળ માં રહેલા ને ખુલ્લા માં, એટલે લાગે બંધ ગયા. લાઈટ સિસ્ટમ ને પેલી સિસ્ટમ માં આખું જુદું લાગે. ઘર તો હું ના મેળવું, વાણિયા ને ઊંચો કરું. ઊંચો જ છે તારે ભરવા દે. બાબુ ને ના બોલે, હું બોલું એટલે ના બોલે. વાણીઓ ઉપર વાળા વાણિયા છે ને, તે પાણી આગળ પાણી ભરવા માટે બીજા બધા કાઢે, એટલે બા કે છે હું બોલું એટલે પછી ભરવા દે. નીચે રહેવાનું છે, નીચે છે ને ભીડે ચડવા જોડે હોય કાનું બી જોડે બીજું જોઈએ. બહુ તાર કેટલા કાઢવા, 15 વર્ષ છે, બીજા વધારે કેટલા કાઢવા. હજુ તો હોય હતા બેંક માં એટલા રૂપિયા મૂકી દે જોડે શું કરવો મારે જોડે. નીકાળે મારું આચાર્ય નકાળે છો વધારે તમારું શરીર સારું છે, વધારે કાઢશે એમ કે છે. મારા કરતા વધારે કરશે આવું શરીર, કેટલું મજબૂત શરીર. હું વહેલી મરી જઉં તો હારી કે છે. એ તો પેલું લોકો એ કહ્યું સૌભાગ્યવંત દેવાય, તમે મારી સૌભાગ્યવંત ના દે, મારી સૌભાગ્યવંત ના દે. સૌભાગ્યવંત જાય હારું એ કેતા તો મને લાયક કરીએ. તમે સર હું જવાય તો હાર કેસો, કેમ કે એવું કરશે નહીં. આપડે ભણતી ઉતાર શું કરે, શું ડાટી ઉતર કઈ મોટી મોટી કેન્ટર હશે તો અહીં બટાટા હું હાલે શું. લોક તો મને કહે હીરાબા તો બહુ પૂંછારી, બહુ પૂંછારી. એટલું બધું પૂંછે લોક મને કહે બહુ પૂંછારી. કોણ આટે પીપરા પૂજેલા મને લાગે નઈ, પીપરે થયેલા ગોયરો કરેલી બા કે છે, ગોયરો કરેલી કે છે, ગોયરો કરેલી. દાદા ને ગીરે ને એમના લીધે જ તમને મળે છે. સંતોષ ના હોય તો સંતોષ આપે કરતા અમેરિકા માં આવી જોડે હવે નથી આવું કે છે બુટ પહેરી માં તો ના આવે દાદા ને જ્ઞાન થયું 58 માં પછી દાદા શું ફેરફાર જોયો તમે ખબર પડી તરત ખબર પડી દાદા ને એવું નઈ બા દાદા ને જ્ઞાન થયું ને 58 ની સાલ માં પણ સુરત ના સ્ટેશન થઈ પણ તમને ખબર પછી સારે પડી મને તો પડી જોયે તું તીખા ગમરા જેવા ટીકા બમરા જેવા છો જ્ઞાન તો થયું પણ ટીકા બમરા જેવા છો એ તો પહેલા હતો ને અત્યારે તો હજુ ખરા મને વધારે ખબર પડે પછી બસ તમને ફેરફાર શું લાગ્યું ધ્યાન થયા પછી વળતા નથી પછી વળતા હતા શાંત બંધ થયા હતા વાણી માં કઈ ફેરફાર થયો બોલવામાં બધા ડાયા થઈ ગયા અમારે ત્યાં આગળ ઘરમાં રહેવાયા પછી આદુ બધું સર્કલ જે હતું ને તેને બધું આજુબાજુ લોકો ચંદાર ચોકડી કહેતા હતા એ જે સ્ત્રીઓ હતી તે આખા ગામની વાતો પસપોડા પોડી કરે બધી ગળે મસડે અંદાજ ગયો કેવું ગળામાં માથે ઓળતો થઈ મારે કઈ કેવું નહી પડ્યું આ તાપ જ એને લાગે શું લાગે તાપ જ લાગે શું લાગે તાપ જ લાગે તાપ જ લાગે ને મેરેજ હા પછી મને કે ભાઈ આવ્યા પછી એવું થકી ગયેલા શું ચાલતું છે તેમને દણી મરી ગયા બિચાર્યું ભાઈ મર્યાદા છે ના તો બધા મર્યાદા વાળામાં બાર લીધે બહુ સારા સંસ્કાર પડી ગયેલા આજુબાજુ આજુબાજુ આખા આખું ફરિયાના અમુક ભાઈ સંસ્કાર મળેલા બાર નો સાહેબ બાબુ જાણતા નહીં બસ જરબા અમારા ફરિયાની જોડે નું ફર્યું છે ને તે ફરિયાને જઈને અમારે જવું પડે કે બાની સાથે એક ફરો ગયેલો હું તે જોડેના ફરિયામાં 50 ઘર આ બાજુ 50 ઘર આ બાજુ એવડું મોટું ફર્યું છે તે ફરિયામાં જો બેઠો એમાંથી દરેક ઘરમાંથી બહાર નીકળી નીકળી બાય નામ છે અમને હા શું પ્રાપ્તિ કરી છે સમજે કે ના અમે બધી હારી છે બધા નીકળ્યા બધા હારા છે સારું ખોટું બધા બાકી પણ જોવાનું બોલે ના બોલે બધું આખી આખી બંને બધા કરવાનું આવું આવું મેં જોયેલું બધું દહીં લેવા આવ્યો તો દહીં હા આટલું કરી આવે ઉપર તો વાર વાર શું કોડું દેખાય આપણું ફ્રી આપવાનું ને તો વાર વાર સંસારીમાં ઘેર ભેસ થાય તો લોકો હૈયા લખેલું હૈયા સંસ્કાર આપણને એમને હારા મળ્યા દિયા ભલે હારા ભલે પણ દિયા ભલે પેલું કડવો વેરો થઈ ગયો તે કડવા ના ગયો હતી એ ગણી છે માંગ છું પણ ઉપર ના દેખાયું ચડી લાગે બધાને પૈણવાનું છે ઓઢા તો કોઈ ઘર નહી આલે કે છે ના તારે ઓડા રહેશો પછી કોઈ બોલાવે નહીં તમે લગ્ન માં આવો તો પણ લગ્ન માં આવે નવ પચાસ મમ્મી જેવું ના આવડે સારું ભવન નથી, સારું ભવન સુધાર્થમાં નથી, સુધાર્થમાં લખ રહ્યો. ખ્યાલ માં રહે કેટલો વખત તને? આખા દાડા માં 2 કલાક આવે, રાત્રે પ્રતિથી બેઠેલી કડી બનાવી હોય ને સારી થઈ હોય, દ્વારે બઉ સારી થઈ ને તરત જ થાય. કોણ કરે છે? સોનલબેન કરે છે. આવો આવો, જય સચિદાનંદ. કલાક મંદિર ઉઘાડું હોય છે ને અહિયાં 2-2 મિનિટ ને 5-5 મિનિટ કેમ એમ કરે નાખ્યા? 7:30 ડાકોર સાંજે ઇન્ટરશોમાં નેતા સાહેબ પૂછે છે, નેતા સાહેબ કહે છે કે ભગવાન ના ગામ માં વ્યવહાર હોય જે વ્યવહાર માં ભગવાન હોય તે વ્યવહાર ચોખ્ખો હોય. શું કહ્યું? મેલો હોય તો ચોખ્ખો થઈ જાય. શું કહ્યું? જે વ્યવહાર ભગવાન હોય તે વ્યવહાર મેલો હોય તો ચોખ્ખો થઈ જાય. શું? અને જે વ્યવહાર ભગવાન ના હોય તો ચોખ્ખો હોય તો મેલો થઈ જાય. શું? એટલે ભગવાન ની વાત તો જોઈએ ને. એની કોઈ હારા માણસ નું હવા ને પણ મોડું જાય છે તો આખો દડો હારો જાય છે. તો જેનો ભગવાન હોય તે તો શું થાય છે? આવો જે વ્યવહાર ગોઠવાય એની પાછળ કોઈ વિશિષ્ટ કારણો હશે ને? એ બધા કારણ હશે. કારણ એક કાર્ય જે થયેલો છે તે કારણ સહિત છે. કારણ વગર તો કોઈ કાર્ય થઈ શકે નહીં. જો એમની પુણ્ય હોય છે તો જ વ્યવહાર આવો ગોઠવાય. જો વ્યવહાર ગોઠવાય ને ટીકડી નથી દાદા. આટલા બધા બદલ માં જો ડુબાડું કરે છે તીકડે કોઈ પણ જાતનું ભાન ના રહે તે વખતે એને થયું હતું ને? શું થયું હતું તે વખતે? એટલે એમ કે દાદા ને મારે ગામ બોલ આવશે ત્યારે હું બધા મહાત્માઓ ને દાદા ને જમાડીશ, મારે ઘેર પગલા કરાવીશ. ઉપર આવતો ઉપર આવ્યા પછી એમ એટલે મારું કઈ હતું કઈ મારો ચંપલ. એ તો એમ કે છે ચંપલ હો આયા જોડે પાછા એ ના ડૂબી ગયા. મહેતા સાહેબ નો ભગવાન કરતા નથી, ભગવાન કરતા નથી. આમાં જે વ્યવહાર માં ભગવાન હોય તે વ્યવહાર મેલો હોય તો ચોખ્ખો થઈ જાય. સમજવા જેવી વાત છે. ભગવાન શું કહે છે? દાદા ભગવાન સિદ્ધ છે કે બોલ છે આપે છે, પછી જોતા મને માર્ગદર્શન આપે છે, પૂરી ડિગ્રી વાળો છે એવું ના સમજે એ માર્ગદર્શન લોકોને કોમ નથી, મારે એકલા ને કોમ નહીં. પ્રગટ આવો તારે એનો અર્થ એ થાય પછી લોકો વાત એ કરે તું દાદા ભગવાન કરે છે આ બધું ના એ વ્યવહાર માં ભગવાન છે એ વ્યવહાર ચોખ્ખો થાય શું થયું જે વ્યવહાર માં ભગવાન છે વ્યવહાર ચોખ્ખો થાય બોલવાનું મન થયું એ વ્યવહાર માં આવી જવાય શું થયું વ્યવહાર થયો ચોખ્ખો કામ થયું ચોખ્ખું જે વ્યવહાર ભગવાન ના હોય એ વ્યવહાર ચોખ્ખો હોય તો કોઈ ચોખ્ખું ના કહેવાય ને જે વ્યવહાર માં ભગવાન ન હોય એ વ્યવહાર ચોખ્ખો હોય તો ચોખ્ખું ના કહેવાય બધા વ્યવહારો ભગવાન હોય છે કયા વ્યવહાર નથી હોતું કે જ્યાં અપ્રમાણિક પણ છે જ્યાં ચોરીઓ છે દુઃખે છે ત્યાં ભગવાન છે બાકી એ ભગવાન કશી બાજુ અંબાતો ના હોય નામ ના દેતો હોય મંદિરે ના જતો હોય પણ નીતિમત્તા હોય પ્રમાણિક પણ હોય એ તો ભગવાન વ્યવહારમાં છે શુભો વ્યવહાર થયો એટલે બધા શુભો વ્યવહાર થાય બધો ગમે છે પણ એમાં ભગવાન છે એવું ને જે વ્યવહાર ભગવાન આ તો ચોખ્ખું દાદા ભગવાન બોલે છે એટલે જે વ્યવહારમાં ભગવાન અવશ્ય કયા ભગવાન ની વાત કરે છે એની વાત કોઈ દુઃખ ના રહે કોઈ કોઈ દુઃખ ના રહે ભયંકર કર્મ ઉડાડી ગયેલે દાદા ભગવાન આસિમ જય જયકાર બોલાવે તો એનાથી કર્મો નો પણ કે કર્મ ઉડી જાય બધા કર્મ ઉડાડી ગયેલે તેથી અમે કહીએ નહીં તો આવું કોઈ કહેતું છે કે બોલા હું શું બોલવા લાગુ છું ક્યારે વસ્તુ આપે તો છેલ્લો રસ્તો બતાવી દીધો આપે આ રસ્તો બતાવ્યો તો બહુ સહેલો બનાવ્યો કે દાદા ભગવાન અસીમ જયકારો બોલો અને કર્મનો વિષય આવ્યો તો કદી એ બાજુ આપણે કંટાળો નથી આવતો ઇન્ટરેસ્ટ થાય છે આનંદ થાય આનંદ થાય એમાં ઇન્ટરેસ્ટ થાય છે બધો આનંદ થાય છે થાય આનંદ ઉભો થાય છે ત્યાર પછી કરું બહુ શ્યામ ત્યાં કાલે સત્સંગ થયેલો એમનો મેં વાંચ્યો કે હું એકલો ને એવું એકલો હતો ને આ બધા પાછા ઉભું થઈ ગયું હું એકલો હતો તેનો આવું કર્યું આવી જ પોસિબલ તમે માલિક છો હું કૃષ્ણ ભગવાન અભરે બોલ્યો છું તમે માલિક છો દુનિયા શું તમારે લેવા દેવા વાતો કરો છો બધું કારણ કે મેં એવી વાત કરી લોકો અવરોધ ગયા છે શું કે મેં એવી વાત કરી લોકો અવરોધ ગયા ખરેખર શું કહ્યું એમને હે ખરેખર એનો અર્થ શું થાય એમ યથાર્થ એનો યથાર્થ કાઢીએ તો શું થાય હું એકલો છું હું આત્મા તરીકે હું એકલો છું અને પછી જગતમાં સદાકાર ભાવથી શું છે સદાકાર ભાવથી અનેક રૂપ થયું છે શું છે ઉદ્ગલ ઉદ્ગલ બહુરૂપી હોવાથી શું હોવાથી ઉદ્ગલ બહુરૂપી હોવાથી આમ છે તેમ છે જો પણ બહુ જ કામ થયું છે શું કહે છે દેખાય અને એક જ ટુકડો મળ્યો એક જ દેખાય. આખા દરિયામાં એક જ ચંદ્રમા દેખાય. દરિયા પાસે લાખ ગરમ કે લાખ ચંદ્ર દેખાય. બઉ આમ થાય છે એ પાસે આનંદ કસો ભગવાન નહીં જાણતા. અનંત આત્મા કેવા છે? અનંત આત્મા હોય બરોબર. હા, કૃષ્ણ ભગવાન દુનિયાના તો હું તો જે વખતે નાનો હતો ત્યારે મને એવું સમજ આ બધા વાતો કરે કે હું તો એવું સમજાવું ખોટું કઈ કે એક આત્મા માંથી બીજો આત્મા થાય, એક માંથી ચાર આત્મા થાય, પાંચ આત્મા થાય, આવું બધું મને સમજો ખોટી સમજ. બહુ જમવા પછી પડીએ નહીં પછી એને લોકો એનું મન ઘૂસે જાય. હા, અમે કઈ વાંચો કરીએ આ તો પરમાત્મા એ શરીર થી ભિન્ન છે નટો વિકોન એ ભાઈ પૂછે છે કે પરમાત્મા એ શરીર થી ભિન્ન છે સર કે નહી? જગત આકારે થવા છતાં અભિન્ન છું કે છે. શું કે છે? જગત આકારે થવા છતાં અભિન્ન છું અને ભિન્ન પણ છું કે છે. શું કે છે? અને ભિન્ન પણ છું. જગત આકાર આ શરીર જગત આકાર કહેવાય. શું? જગત આકાર થવા છતાં અભિન્ન છું કે છે. શું કે છે? અભિન્ન અને ભિન્ન શું કે છે? એનો અર્થ આ થાય છે અભિન્ન છે અને ભિન્ન છે. જો અભિન્ન હોય તો કોઈનો મોક્ષ થાય નહીં અને ભિન્ન જ હોય તો કોઈ જોઈન ભ્રાંતિ ના હોય. ભિન્ન એટલે ભિન્ના ભિન્ન છે. શું છે? ભિન્ના ભિન્ન છે. તથા શરીર રૂપે નથી. ભગવાન જે કહો છો તે જ છે. એના ત્રણ ખેલ આત્મા ત્રણ રીતના ખેલ આત્મા નો તે જીવાત્મા રૂપે ખેલ બધી જીવાત્મા રૂપે જીવાત્મા જોયેલા તમે નથી જોયા જીવાત્મા નથી જોયા એટલે ક્યારે પૂછું છું પણ આ શું છે આ બધા જીવાત્મા રહે એ કે આપણે જોઈએ છે એ બરોબર છે પણ જે જીવાતમાં જેને લાઈફ કહીએ સોલિડ છે લિક્વિડ છે કે ગેસ છે આ જે જીવાતમાં બધા જોઈએ છીએ એ બધા એમ કે જોઈએ છે ખરું પણ એ એમ કે સોલિડ છે લિક્વિડ છે કે ગેસ ના રૂપમાં છે સોલિડમાં છે લિક્વિડમાં છે ને એમાં છે બધામાં છે સોલિડ છે લિક્વિડ છે બધું ક્યાં નથી એ કોમ પાણી છે ને જીવાત્મા નું જ બનેલું છે એ કયા ફોર્મ છે એમ પૂછે છે એ ફોર્મ છે આ લિક્વિડ લિક્વિડ કે છે લિક્વિડ તો એ લિક્વિડ આખી પાણી છે લિક્વિડ છે ને જીવાત્મા નું બનેલું પાણી એ ખરું પણ એ જે એક જીવાત્મા જોયો એ જીવાત્મા છે તેમ કે સોલિડ લિક્વિડ કે ગેસ છે એમ પૂછે છે જે જીવાત્મા જે એક જીવાત્મા જોઈએ આપણે એ જીવાત્મા સોલિડ લિક્વિડ કે ગેસ ગેસ ના ફોર્મ માં છે એવું હું જાણું છું કે શું પૂછવા માંગે છે તો પેલું આ લિક્વિડ ને તમારે લિક્વિડ જે તમને દેખાય છે એ જીવાત્મા થી જ ભરેલું છે સોલિડ દેખાય છે તે જીવાત્મા ભરેલું છે જ્યાં જીવાત્મા નથી જ્યાં જળ છે ત્યાં નથી શું કહ્યું જે મનુષ્ય બનાવેલું છે તે માણસ બનાવેલું માટે માટીમાં છે હવામાં છે પાણીમાં છે પણ મનુષ્ય બનાવેલી ચીજો તમે જોયેલી શું બનાવ્યું આ મકાન બનાવેલું મનુષ્યનું છે આ બનાવ્યું છે મશીન આ મકાન બનાવેલું છે આ પંખો બનાવેલો છે મનુષ્ય બનાવેલો છે મનુષ્ય ક્રિએશન છે મનુષ્ય ક્રિએશન છે ત્યાં નથી જ્યાં મનુષ્ય ક્રિએશન છે ત્યાં નથી બાકી ક્રિએશન માત્ર માં છે હજુ સુધી મને એ સમજાતું નથી એવું સમજાવું આપણે એ જ હું સમજાવું પડશે શું સમજાવું નહીં બોલો ને હું એ સમજતો છું ઘણા ને મળું છું એમ કે છે કે ભાઈ આત્માની ખોજ કરો બરાબર હવે શરીરમાં આત્મા લક્ષી મારીને બહાર સુધી છે હવે એમાં સમજાતું નથી કે આત્મા એ કેવું તત્વ છે હા તે હું તમને સમજાવું એમ કે દાખલા તરીકે એક માણસ ને ઓપરેશન કરીએ એને દવા સુંગાડી દીધી પછી એનું આખું શરીર કાઢી નાખેલો અને ઠીક ઠાક કરીએ તો ગોમી જશે તે વખતે હૃદય ચાલે માત્ર સમજાય છે કે શરીર ના જે જ્ઞાન તત્વો છે કામ નથી કરતા એને એ દંડ બનાવી દે તો આત્મા શું વસ્તુ છે કે આનો શું ગયું કે આત્મા ગયો બરોબર હું જે વોટ ઇઝ લાઈફ જેને કહે છે જેમ કે જયારે ઓપરેશન કરે છે ત્યારે જે પેલી દવા સુગાડે છે એટલે આમ હૃદય ચાલે છે બધું ચાલે છે પણ જ્ઞાન તંતુ કામ નથી કરતા એટલે આજે તો પછી તે વખતે આ બધું થાય છે તો આત્મા ક્યાં છે ત્યાં તો તે સમયે આત્મા ક્યાં છે એમ પૂછે આત્માનો મુખ્ય ગુણ એવો માણસ બેભાન થઈ જાય હવે હું તો દવા આપીને બેભાન કરે એટલે વેદના ઉભી ધરે એટલે ખસી જાય શું કહ્યું ખસી જાય ખસી જાય એટલે બેભાન થઈ જાય શું આત્મા ખસી જાય એટલે બેભાન થઈ જાય બેભાન થઈ જાય એ દવા કરવાથી ખસી જાય છે અને નહીં તો ખૂબ વેદના થઈ હોય અને કોઈ સ્ત્રીને પ્રસવ પ્રસવ થતો ના હોય નીકળે અને જો વેદના બહુ વધી જાય તો માણસ સહન ન કરી શકે ત્યારે આત્મા ખસી જાય બેભાન થઈ જાય બેભાન થઈને પછી પ્રસવ વેદના થઈ જાય શું કહ્યું તો ખબર નહીં પણ આથી અમુક લિમિટની આગળ આત્મા સહન કરી શકે નહીં એને સહન કરવાનું નથી નિયમ છે એવો કારણ કે પોતે પરમાનંદ ધર્મ હવે એ શું કહેવામાં નથી આત્મા કેવો છે આમ આમ દબાઈ દબાઈ જાય એવો છે કે ફુગામ ભરવો ફુગામ ભરાયો છે લાલ રંગનો છે લાલ રંગનો શું છે એવું કહેવા છે પૂછવા માટે કોઈ વસ્તુ છે કે અવસ્તુ છે એવું પૂછવા આખા શરીરમાં પક્ષી માથા સુધી ઝાંઝા ટોંકણી મારીએ ને અને આપણને ખબર પડે ત્યાં બધે આત્મા છે એક ફક્ત આ નખ છે ને તે બધાને કાપીએ તો આગળ કાપી શકીએ છીએ તો આ નથી આ વાળ કાપી શકીએ છીએ તે વેદના થતી નથી તો આ નથી કંઈ પણ વેદના થાય છે ત્યાં આત્મા છે શું છે તમે હોય ને આ દોટ છે ને એને સાયરીથી સારો ત્યાં નથી આત્મા શું કહ્યું ત્યાં નથી પણ દોત ને હલાવો તો હાથમાં વેદના થાય. એટલે આત્મા આખા શરીરમાં રહેલો છે. હવે તમે જોડે જોડે પૂછવા માંગો છો શું છે, કેવું રૂપ છે, એનું આમ છે, તેમ છે. આત્મા પ્રકાશ સ્વરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે. કેવું છે નહીં કે આકાશનું, આકાશનું રૂપ દેખાતું નથી ને, દેખાય છે બધા તે આકાશ એ હકીકત છે. આકાશ નહીં તો આપણે વસ્તુ મૂકીએ લઈ જઈએ છીએ રીતે આકાશ એટલે વિકાસ એ છે. એ રીતે આત્મા આકાશ ના જેવો છે તે અરૂપી છે. કેવો છે? અરૂપી. અને એ પ્રકાશ રૂપે છે. કેવો છે? આ પ્રકાશ લોકો આપણા પછી આવું ચાલી રહ્યા છે. આ પ્રકાશ એટલે પછી મેં કેટલા કહે મને રોજ કૃષ્ણ ભગવાન મય દેખાય છે. શું કે છે? કેવા દેખાય છે? મોરલી બોરલી એ તો બહાર જોયું છે તે મહી પડઘા પડે છે. બુઆ શું કહ્યું? શું પડે? પડઘા પડે છે. કેટલા પડઘા છે બધા? કેટલા પડઘા? પણ મને ઠંડક રહેશે તો કરજે. પણ આ જ્યાં સુધી બીજી વસ્તુ ના મળે ઠંડક કરવાની ત્યાં સુધી આ કરજે. બધું ને તું માની ના દેશ ત્યાં ખેડૂત એને ના આવ્યું. અજવાળું દેખાય પાછું. શું દેખાય? અજવાળું કેવો કેવા રંગનું દેખાય છે? સૂર્યનારાયણ કરતું જેવું અજવાળું દેખાય ન હોય. આ અજવાળામાં ભગવાન નો પ્રકાશ નથી. બહાર જે દેખાતું અજવાળું દેખાય છે એ ભગવાન ના પ્રકાશ ને અંદર બિલકુલ મેળ પડે એવું નથી. કારણ કે આ અજવાળું પોતાના પ્રકાશ કરતું નથી. આજે અજવાળું છે ને અને પેલું અજવાળું પોતાને ને પારખી બધી વસ્તુ પ્રકાશ કરે. શું એમ છે? આ દીવો પોતાને પ્રકાશ ના કરે, બીજાને પ્રકાશ આપે. અને આ અજવાળું તો આ બાજુ લાઈટ હોય તો આ બાજુ ઘર ના દેખાય. દેખાય લાઈટ આવી હોય તો પાછળ દેખાય ને. હે આત્મા નો પ્રકાશ વાળશે બધી જગ્યાએ દેખાય. સમજાય? સમજાય. આ પ્રકાશ મને એમાં ફેર છે ખરો? ઘણો ફેર થયો. ઘણો ફેર થયો. કેરી સ્વરૂપે જ થાય. અને આ પ્રકાશ જો કેરી બધરીએ તો આ બાજુ ભાગ દેખાય, પેલી બાજુ ના દેખાય. સૂર્ય હોય ગમે તે બીજી બાજુ ના દેખાય. સમજાય તમે? જ્યોતિ શું? કેવું? જ્યોતિ શું? અને પ્રકાશ જુદો છે. પ્રકાશ કલ્પના ની બહાર નો છે. કેવો છે? જ્યોતિ. એ પ્રકાશ નો અનુભવ થઈ શકે ખરો? હું અનુભવ અનુભૂતિ જ બોલું છું. પ્રકાશ નો અનુભવ એટલે એ પ્રકાશ જોઈને જ હું બોલું છું. તમારા હોય જોઈ શકો છો. ત્યાં હશે તે ના દેખાય. કારણ કે દાદા એક વસ્તુ એ બને છે કે એક માણસ